سورة تحریم بسم اللہ الرحمن الرحیم شروع کرو چھو موٹا مہربان نے بہت دیالو اللہ نا نام تھی یا ایوہ النبی لم تحرم ما احل اللہ لك تبتغی مرضات ازواجک واللہ غفور رحیم اے نبی अल्लाहे तारा माटे जे काय हलाल बनाव्यू छे तेने तू हराम केम करे छे? तू तारी बीबीओनी खुशी हासिल करवा चाहे छे? अने अल्लाह मोटो बख्शवा वालो ने दया करनार छे। અલ્લાહે તમારા માટે કસમોને તોડવાના પણ કાનૂનો નક્કી કરી દીધા છે ને અલ્લાહ તમારો રક્ષક છે, હિફાજત કરનાર છે અને તે સર્વ જાણનાર ને હિકમત વાળો છે. અને જે વેળા નબીએ પોતાની બીબીઓમાંથી એક બીબીને એક વાત ખાનગીને છુપી રીતે કરી તો પછી તે બીબીએ તે ખાનગીને છુપી વાતના ભેદને બીજી કોઈને જાણકાર કરી દીધી અને અલ્લાહે આ બાબતની તે નબીને જાણ કરી દીધી તો નબીએ તે બીબીને તે વાતની કેટલીક જાણ કરી અને કેટલાક ભાગથી અખાડા કર્યા. પછી જ્યારે નબીએ તે બીબીને તે વાતની જાણ કરી કે તે છુપી વાતોને જાહેર કરી તો તે બીબી અજબથી કહેવા લાગી કે આપને આ બાબતની ખબર કોણે આપી? તો ફરમાવ્યું, મને મોટા જાણનાર ને મોટા ખબર રાખનાર અલ્લાહે ખબર આપી. એ બંને બીબીઓ, તમે બે અલ્લાહની હુજુરમાં તોબા કરો, કારણ કે તમે બંનેના મત હક તરફથી સાચે જ ફરી ગયા છે અને જો તમે બંને અમારા રસૂલની વિરુદ્ધ એકબીજાની મદદ કરશો તો કાંઈ પરવા નથી, કેમ કે બેશક અલ્લાહ તેનો હિમાયતી ને મદદગાર છે. તથા જિબ્રાઈલ તથા મોમિનોમાંથી સૌથી સારો મોમિન પણ અને તે બાદ તમામ ફરિશ્તાઓ પણ તેના મદદગાર છે. અગર રસૂલ તમને તલાક આપી દે તો પાસે છે કે તેનો પાલનહાર બદલામાં તેને એવી બીબીઓ આપી દે કે જે તમારા કરતા બહેતર હોય, યાની હુકમનું પાલન કરનાર, ઈમાનદાર, તાબેદારી કરનાર, પસ્તાવો કરનાર, ઇબાદત કરનાર, રોઝા રાખનાર, બેવાઓ અને કુમારિકાઓ પણ હોય. أهليكم نارا وقودها الناس والحجارة عليها ملائكة غلاظ شداد لا يعصون الله ما أمرهم لا يعصون الله ما أمرهم ويفعلون ما يؤمرون. أي إيمان لاو نارأو તમારા પોતાને ને તમારા બાલ બચ્ચાઓને તે આગથી બચાવો કે જેનું બળતણ જેનું ઈંધણ માણસો તથા પથ્થર છે. તે આગના ઉપર ખૂબ જ દયા ન કરનાર અને સખત સ્વભાવના ફરિશ્તા મુકરર કરેલા છે. તેમને અલ્લાહ તરફથી જે હુકમ આપવામાં આવે છે તે બજાવવામાં પાછી પાની કરતા નથી અને તેમને જે હુકમ આપવામાં આવે છે તે મુજબ જ વર્તે છે. એ તે લોકો કે જેઓ ઈમાન નથી લાવ્યા, આજે તમે બહાના ન કાઢો. જે કર્મો અને આમાલો તમે કરતા હતા તેનો જ બદલો તમને આપવામાં આવે છે. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહની હુજૂરમાં ખાલિસ દિલથી નિર્મળ મનથી પસ્તાવો કરો. અજબ નથી કે તમારો પાલનહાર તમારાથી તમારી બુરાઈઓ ટાળી દે અને તમને જન્નતોમાં દાખલ કરે જેની નીચે નદીઓ વહે છે. તે દિવસે અલ્લાહ નબીને તથા તે લોકોને કે જેઓ તેની સાથે ઈમાન લાવ્યા છે ફજેત નહીં કરે. તેમનું નૂર તેમની આગળ તથા જમણી બાજુએ ચાલતું હશે ને તેઓ કહેતા હશે કે એ અમારા પાલનહાર, તું અમારા નૂરને અમારા માટે પૂર્ણ કરી દે, પૂરેપૂરું કરી દે, શામિલ કરી દે અને અમારા ગુના માફ કરી દે. બેશક તું દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનારો છો. એ નબી, તું નાસ્તિકો કે બેદીનો તથા મુનાફિકો યાની કે ઢોંગીઓ કે દાંભિકોથી જંગ કર અને તેમના પર સખ્તાઈ કર અને તેમનું ઠેકાણું જહન્નમ છે અને તે ઘણું જ ખરાબ પાછા ફરવાનું ઠેકાણું છે. كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ. الله તે લોકો માટે કે જેઓ ઈમાન નથી લાવ્યા, નૂહની બીબી વાયલા તથા લૂતની બીબી વાહેલા ની મિસાલ બયાન કરે છે. આ બંને ઔરતો અમારા બંદાઓમાંથી બે સદાચારી સાલે બંદાઓના નિકાહમાં હતી. પછી તે બે ઔરતોએ તે બેને દગો દીધો જેથી તે બે ઔરતોને અલ્લાહની સજાથી બચાવવામાં આ બે બંદા યાની કે નૂહ અને લૂત અલૈહિસ્સલામ કોઈ પણ કામમાં આવ્યા નહીં. અને તે બે ઔરતોને કહેવામાં આવ્યું કે તમે પણ દાખલ થનારાઓની સાથે જહન્નમમાં દાખલ થઈ જાઓ. અને અલ્લાહે તે લોકો માટે કે જે ઈમાન લાવ્યા છે ફિરઔનની બીબી આસિયાનો દાખલો બયાન કરે છે. જ્યારે તેણીએ અરજ કરી કે એ મારા પાલનહાર, મારા માટે જન્નતમાં તારી પાસે એક મકાન બનાવી દે અને મને ફિરઔન તથા તેના કામોથી છુટકારો આપ અને જુલમગાર કોમથી મને બચાવી લે. અને ઇમરાનની દીકરી મરિયમનો દાખલો પણ બયાન કરે છે કે જેણીએ પોતાના શિયાળની હિફાજત કરી, પછી તેમાં અમોએ અમારી રૂહમાંથી રૂહ ફૂંકી દીધી અને તેણીએ પોતાના પાલનહારના કલેમા તથા તેની કિતાબને હક સમજી માન્ય રાખી હતી અને તેણી તાબેદારી કરનાર બંદાઓમાંથી હતી.